શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 54મો. સુવ્રત મુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન, ભગવાન શ્રી નારાયણ મુનિએ સ્વયં સંવત 1882ના જેઠ સુધી નિર્જળા એકાદશીના દિવસે બંને પુત્રોને બંને પ્રકારની દીક્ષા આપી. પછી તે બંને આચાર્યો દ્વારા પોતપોતાની પત્નીઓને પણ સામાન્ય તથા મહાદીક્ષા અપાવી, કારણ કે પતિ છે તે જ સ્ત્રીઓના દેવતા અને ગુરુ છે. પતિવ્રતાના ધર્મમાં તત્પર પત્નીએ પતિ થકી જ દીક્ષા પામી પોતાને શરણે આવેલી અન્ય સ્ત્રીઓને પણ પ્રણવરહિતનો દીક્ષા મંત્ર આપવો, પતિ સિવાય બીજા કોઈ પણ પુરુષને ગુરુ કરવો નહીં, આ પ્રમાણે નારદ પંચરાત્રમાં પણ કહેલું છે. હે રાજન, શ્રીહરિએ પોતાના બંને પુત્રોને દીક્ષા પ્રદાન કરી તે સમયે મોટો કૃષ્ણ પૂજા મહોત્સવ ઉજવાયો અને 12મા દિવસે ભગવાન શ્રીહરિએ સમસ્ત સાધુ બ્રાહ્મણોને ઈચ્છાનુસાર ભોજન કરાવ્યા. દેશ દેશાંતરોમાંથી હજારો નરનારી ભક્તજનો તથા બ્રહ્મચારી સાધુઓ ગઢપુર ઉત્સવમાં આવ્યા. જેઠ માસમાં સૂર્યોદય વ્યાપી જ્યેષ્ઠા નક્ષત્રના સમયે ઉજવાતા સ્નાનયાત્રા ઉત્સવના અંતે ગઢપુરમાં વિશાળ સભા ભરાઈ. તે સભામાં સર્વે ભક્તજનો પોતપોતાની મર્યાદામાં બેઠા. શ્રી સ્વામિનારાયણ ભગવાન તે સભાની મધ્યે સ્થાપન કરેલા ઊંચા સિંહાસન પર વિરાજમાન થયા ને સભામાં બેઠેલા સંતો ભક્તો તેમના મુખારવિંદનું દર્શન કરવા લાગ્યા. તે સમયે શ્રીહરિ સભામાં બેઠેલા સર્વે સંતો ભક્તો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, તમે સર્વે મારું વચન સાંભળો. જેણે દીક્ષા પ્રાપ્ત કરેલી હોય તેવા જનોને ભક્તિનું ફળ તત્કાળ પ્રાપ્ત થાય છે. તેથી ઉદ્ધવ સંપ્રદાયમાં રહેલા નરનારી જનોએ પોતાના અધિકારને અનુસારે સામાન્ય તથા મહાદીક્ષા ગ્રહણ કરવી. જે જનો લક્ષ્મીનારાયણ દેવના ખંડમાં રહેલા છે તેઓએ આચાર્ય શ્રી રઘુવીરજી પાસેથી બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી અને સ્ત્રીઓએ રઘુવીરજીના પત્ની વિરજાદેવી પાસેથી બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી. પરંતુ સ્ત્રીઓએ રઘુવીરજી પાસેથી ક્યારેય પણ દીક્ષા ગ્રહણ કરવી નહીં. તેવી જ રીતે આ ઉદ્ધવ સંપ્રદાયમાં શ્રી નરનારાયણ દેવના ખંડમાં રહેલા જે જનો છે તેમણે તો બંને પ્રકારની દીક્ષા આચાર્ય અયોધ્યા પ્રસાદજી પાસેથી ગ્રહણ કરવી ને તેમની સ્ત્રીઓએ તો અયોધ્યા પ્રસાદજીના પત્ની સુનંદાદેવી પાસેથી જ બંને પ્રકારની દીક્ષા ગ્રહણ કરવી, પરંતુ આચાર્ય પાસેથી ક્યારેય પણ ગ્રહણ કરવી નહીં. હે ભક્તજનો, શ્રી વાસુદેવની આ ભાગવતી દીક્ષા ગ્રહણ કર્યા પછી પ્રતિદિન પૂજા કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રતિમા પણ પોતાના આચાર્ય પાસેથી જ સ્વીકારવી ને સર્વે મારા આશ્રિત ભક્તજનોએ પોતાના ધર્મમાં રહીને પોતાના અધિકાર પ્રમાણે યથા યોગ્ય પ્રમાણે તે પ્રતિમાનું પૂજન કરવું. પરંતુ મેં કહ્યું તે પ્રમાણે મૂર્તિ પ્રાપ્ત ન થઈ હોય તેવી મૂર્તિનું પૂજન ન કરવું, અને જો કોઈના મનમાં મેં કહેલા નિયમ ધર્મોમાં કોઈ આશંકા રહેતી હોય તો તે પુરુષે પોતાને અવકાશ મળે એ સમયે મારી પાસે આવી એ સંશયનું સુખેથી નિરાકરણ કરી જવું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી સર્વે ભક્તજનોએ પણ કહ્યું કે, બહુ સારું પ્રભુ. પછી ભગવાન શ્રીહરિ પોતાના નિવાસસ્થાને પધાર્યા અને ભક્તજનો પણ પોતપોતાના ઉતારે પધાર્યા. પછી શ્રીહરિએ સૌ સૌના અધિકારને અનુસારે અને દેશવિભાગ પ્રમાણે બંને પુત્રો પાસે બંને પ્રકારની દીક્ષા અપાવીને રઘુવીરજી આચાર્યના હસ્તે શ્રી રાધાકૃષ્ણ ભગવાનની અને એક પોતાની ચિત્ર પ્રતિમા શ્રી લક્ષ્મીનારાયણ દેવના ખંડમાં રહેલા તેમના શિષ્યોને અપાવી. તેવી જ રીતે શ્રીહરિએ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજીના હસ્તે શ્રી નરનારાયણ ભગવાનની અને એક પોતાની ચિત્ર પ્રતિમા તેમના ખંડમાં રહેલા શિષ્યોને અપાવી, પછી વળી અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીની બંને પત્નીઓ દ્વારા બંને ખંડની સમગ્ર સ્ત્રીઓને યોગ્યતા પ્રમાણે બંને પ્રકારની દીક્ષા અપાવી, તેમાં દેશવિભાગને અનુસારે તે બંને આચાર્ય પત્નીઓ દ્વારા સર્વે નારીઓને નિત્ય પૂજાને માટે બે બે પ્રકારની પ્રતિમાઓ પણ અલગ અલગ અપાવી. હે રાજન, આ પ્રમાણે શ્રી સ્વામિનારાયણ ભગવાને આ લોકમાં કળિકાળમાં જન્મેલા મનુષ્યોના હિતને માટે ઉદ્ધવ સંપ્રદાયનું પ્રવર્તન કર્યું. ત્યાર પછી બંને ભાઈ અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી ભગવાન શ્રીહરિને સમીપે પધારી નમસ્કાર કરીને તેમની આગળ બેઠા. શ્રીહરિ બંનેને કહેવા લાગ્યા કે હે પુત્રો, તમારે મને જે કાંઈ પૂછવું હોય તે સુખેથી પૂછો. તેથી બંને ભાઈ તેમને પૂછવા લાગ્યા કે હે સ્વામીન, આપણા આ ઉદ્ધવ સંપ્રદાયમાં ઉજવવા યોગ્ય જે વ્રતો અને ઉત્સવો હોય તે વાર્ષિક વ્રતો અને ઉત્સવોનું વિધિવિધાન શું છે તે અમને સંભળાવો. હે પ્રભુ, તમે કહેશો એ પ્રમાણે જ આપણા સંપ્રદાયમાં બંને દેશોના મંદિરોમાં સમયે સમયે અમે તેની ઉજવણી કરશું, એથી એ વિધિ અમને કહો. હે રાજન, આ પ્રમાણે બંને પુત્રોએ પૂછ્યું ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન અતિશય પ્રસન્ન થયા ને પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે વાર્ષિક વ્રતો અને ઉત્સવોનો સર્વે વિધિ બંને પુત્રોને કહેવા લાગ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ બંને આચાર્યો દ્વારા ઉદ્ધવ સંપ્રદાયની દીક્ષાવિધિની પ્રવૃત્તિ કરી એ નામે 54મો અધ્યાય પૂર્ણ થયો.